નિર્ગુણતા નથી, તમને સગુણ ગમે એમાં કશી ખરાબી નથી, કેમ કે પ્રભુનો એક પાસો સગુણતાનો છે, પ્રભુનો એક પાસો નિરાકાર છે, પ્રભુનો એક પાસો સાકાર છે, અને એ બંને પાસા પ્રભુના હોવા છતાં પણ ખરાબી ક્યાં પેદા થાય છે કે જયારે બીજા પાસાને તમે દંડો મારો છો ત્યારે. એટલે એ જયારે આપણે દંડો મારતા હોઈએ છે તે વખતે કાં તો આપણી પાસે જ્ઞાન પાકું નથી હોતું, ક્યાં તો આપણી પાસે વિજ્ઞાન પાકું નથી હોતું. તેથી ભગવાન કહે છે કે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત જ્ઞાત્વા મોક્ષશે શુભાત. સૌથી મોટું અશુભ એ કે આપણે આપણા ગુરુના ચરણ ઉપર દંડ પ્રહાર કરીએ, એનાથી મોટું અશુભ બીજું કશું નથી. જન્મ મરણ નો ચક્ર ને કોઈક અશુભ માનતા હશે, કોઈ કર્મ ફલ ના ભોગ સુખ દુઃખ ને અશુભ માનતા હશે, એ બધા અશુભો આ અશુભ ની તુલનામાં અત્યંત ક્ષુદ્ર અશુભ છે. એ અશુભોને સાંકી શકાય, થોડીક માણસમાં ધીરજ હોય તે અશુભોને સાંકી શકાય, પણ આ અશુભ એવો છે કે જે અશુભને સાંકી શકાતું નથી. કે એક જ ગુરુજીના બે શિષ્યો, એક જ ગુરુજીના બે ચરણમાંથી એકને પૂજે ને બીજાને દંડો લગાવે, એ સૌથી મોટું જીવનમાં અશુભ છે, એ સૌથી મોટું જગતમાં અશુભ છે. તેથી ભગવાન એને કહે છે કે યત જ્ઞાત્વા મોક્ષશે શુભાત. તું સરખી રીતે સમજી જા કે બ્રહ્મ તરીકે નિરાકાર પણ હું છું, પુરુષોત્તમ તરીકે સાકાર પણ હું છું, અને આ કન્સેપ્ટને વિરોધાભાસના કન્સેપ્ટને સમજવામાં તને કોઈ પણ જાતની તકલીફ થતી હોય તો તું પરમાત્માને સમજ, સર્વાકારને સમજ, તો બધી વાત સમજમાં તને આવી જશે. કેમ કે સર્વાકાર એ ઓલ મેન આર મોર્ટલ જેવું એક સામાન્ય વાક્ય છે, એમાંથી તને જે આકાર જોઈતું હોય તે મળશે અને જે આકાર ન જોઈતું હોય તેની તને પરવા નથી, કેમ કે સર્વાકાર એટલે બધા આકાર જેનામાં હોય. તેથી પરમાત્માના સ્વરૂપમાં સમજવાથી આ આખી પ્રોબ્લેમ ઝઘડાનો સમાધાન થાય છે, અને વેદાંતનો સાચો રહસ્ય આપણા હૃદયમાં બુદ્ધિમાં સમાવિષ્ટ થાય છે. આપણે ત્યાં આ થોડીક શાંતિથી ધીરજથી સમજશો તો આ પરમાત્માનો કેટલો બધો મહાત્મ્ય છે એ તમને ખ્યાલ આવશે. કે એતન નાના અવતારાણા નિધાનમ બીજમ અવ્યયમ એમ ભાગવત કહે છે. આ જે પરમાત્માનો પાસો છે એ પ્રભુના નાના અવતારોનો નિધાન છે, બીજ છે. આ પાસા થકી દરેક અવતારો પ્રકટ થઈ રહ્યા છે. એકંદરે ઘણા લોકો આપણે ત્યાં સમજતા નથી, એમ સમજતા હોય છે કે કૃષ્ણ તે વિષ્ણુનો અવતાર છે. કોઈક લોકો એવું માનતા હશે, કોઈક લોકોની સંપ્રદાયની એવી માન્યતા હશે, પણ ભાગવત એટલે મહાપ્રભુજી જે પ્રમાણ કોટી સ્વીકારે છે કે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. એટલે શ્રુતિ પ્રસ્થાન, સ્મૃતિ પ્રસ્થાન, સૂત્ર પ્રસ્થાન અને પુરાણ પ્રસ્થાન એ ચારે પ્રસ્થાનોની એક વાક્યતાથી જે સિદ્ધાંત પ્રસ્ફુટિત થાય છે તે સિદ્ધાંત મુજબ મહાપ્રભુજી એમ નથી સ્વીકારતા કે કૃષ્ણ તે વિષ્ણુનો અવતાર છે. મહાપ્રભુજીના મુજબ જેટલા અવતારો છે તે આ પરમાત્માના પાસાના અવતાર છે. અવતારો બે જાતના, ગુણાવતાર અને લીલાવતાર. જો સાવધાનીથી સાંભળશો તો પુષ્ટિ ભક્તિનો શુદ્ધાદ્વૈતનો કેવું ખોટું છે. આ શ્રુતિ સ્મૃતિ સૂત્ર ભાગવતનો રહસ્ય છે. ઘણા લોકો એમ સમજે છે કે શુદ્ધાદ્વૈત એ વલ્લભાચાર્યનું દર્શન છે. મને લાગે છે કે વલ્લભાચાર્યને એક તમાચો લગાવ્યો હોય ને તો વલ્લભાચાર્ય એટલા નારાજ નહીં થાય જેટલો આમ કહેવાથી નારાજ થશે. શુદ્ધાદ્વૈત એ વલ્લભાચાર્યનું દર્શન છે, વલ્લભાચાર્યનું દર્શન નથી. શુદ્ધાદ્વૈત એ શ્રુતિ સ્મૃતિ સૂત્ર અને ભાગવતનો સમન્વિત નિષ્કર્ષ છે, એ વલ્લભાચાર્યનું દર્શન નથી. વલ્લભાચાર્ય એવો દાવો કરતા નથી કે મારો દર્શન છે. એટલે જ હમણાં જ એક મેં આર્ટિકલ લખ્યો, એમાં લખ્યો, એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો હતો કે વલ્લભાચાર્યનું ઇન્ડિયન ફિલોસોફીમાં કોન્ટ્રીબ્યુશન શું છે, તમે લખીને મોકલાવો. અને મેં મોકલાવ્યું કે નીલ કોન્ટ્રીબ્યુશન છે જ નહીં. કોન્ટ્રીબ્યુશન કે છે કોનું હોય કે જેણે કંઈક પોતાની નવી વિચારધારા આપી હોય તેનું કોન્ટ્રીબ્યુશન હોય. વલ્લભાચાર્ય કોઈ નવી વિચારધારા આપી નથી. શ્રુતિ સ્મૃતિ સૂત્ર પુરાણમાં જે કહેવામાં આવ્યું હતું તેને એમને એમ રજૂ કર્યું છે, અને આ રજૂ કર્યું છે તે પહેલા નહોતી એવી વાત નથી. થોડોક ભારતીય દર્શનના ઇતિહાસ ઉપર લક્ષ્ય આપશો તો ઓછામાં ઓછા શંકરાચાર્ય વલ્લભાચાર્યના મતને માનનારા એવા ચાર વેદાંતિઓનો ઉલ્લેખ કરે છે ઉપનિષદ ભાષ્યમાં. કે કોઈક વેદાંતિઓ આમ કે છે, કોઈક વેદાંતિઓ આમ કે છે, એ બધા શુદ્ધાદ્વૈતી ચાર વેદાંતિઓ શંકરાચાર્યના પહેલા થઈ ગયા, જેમાંનો શંકરાચાર્યના સમયનો કન્ટેમ્પરરી એક વેદાંતિ હતો ભાસ્કરાચાર્ય, જે એમના સાથે નહોતો. જે ભાસ્કરાચાર્ય શંકરાચાર્યને રિફર કરે છે અને શંકરાચાર્ય ભાસ્કરાચાર્યને રિફર કરે છે. પણ ભાસ્કરાચાર્ય ખાલી ગ્રંથ લખનાર હતો, એને કોઈ સંપ્રદાય ચલાવ્યો નહીં, એટલે એને નામે રડનાર કોઈ રહ્યો નહીં, એટલે ઇતિહાસની વસ્તુ થઈ ગઈ. જે સંપ્રદાય ચલાવે એના નામે રડનારા ઊભા થઈ જાય, ચેલાઓ એ ઝઘડાઓ કરે, એટલે આપણને લાગે કે આ મોટા આચાર્ય ને પેલા નાના આચાર્ય. એવું કશું નથી, આચાર્ય બધા જ મહાન છે. ભાસ્કરાચાર્ય પણ મહાન છે, શંકરાચાર્ય પણ મહાન છે, રામાનુજાચાર્ય પણ મહાન વેદાંતિ છે, મધ્વાચાર્ય પણ મહાન વેદાંતિ છે, વલ્લભાચાર્ય પણ મહાન વેદાંતિ છે. બધા જ આચાર્યો મહાન છે, કેમ કે આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. આચાર્ય ચૈત્યથી ભગવાન પોતાની ગતિને વ્યક્ત કરે છે. જે જે ગતિ ભગવાનની છે, ભગવાનના જુદા જુદા પાસાઓ છે, જુદા જુદા પાસાઓ પૈકી એક એક પાસાઓનું એક એક આચાર્યોએ વર્ણન કર્યું છે. અને વલ્લભાચાર્યનું કહેવું ખાલી એટલું જ છે કે, અને તે કઈ એમણે નવું નથી કહ્યું, શ્રુતિએ બહુ પહેલા જ કહ્યું હતું, એકમ સદ્વિપ્રા બહુધા વદંતિ, એમાં કોન્ટ્રીબ્યુશન નથી. એટલે વલ્લભાચાર્યનું ઇન્ડિયન ફિલોસોફીને કોન્ટ્રીબ્યુશન નીલા જ મને દેખાય છે, કશું દેખાતું જ નથી કે એમણે શું કોન્ટ્રીબ્યુશન આપ્યું, કશું જ નહીં. ઘણા લોકો મને ઓબ્જેક્શન કરતા હતા કે તમે વલ્લભાચાર્યના અન્યાયી થઈને આવી તમે નીચે ઉતારી પટકી રહ્યા છો. મેં કહ્યું ભાઈ તમે મને નહીં પૂછો, જઈને વલ્લભાચાર્યને પૂછો કે તમે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. વલ્લભાચાર્ય ત્રાહી ત્રાહી કરીને ભાગશે તમારાથી. મેં કોન્ટ્રીબ્યુશન કશું નથી આપ્યું, મેં ખાલી શ્રુતિઓનો જે મત હતો તે તમારી સામે રજૂ કર્યો છે. એ જે ભાષાનો ખાલી ભેદ છે, તે સિવાય કશો ભેદ છે નહીં. એટલે વલ્લભાચાર્યનો મત કઈ નવીન મત નથી. વલ્લભાચાર્ય ઇન્ડિયન ફિલોસોફીને કશું કોન્ટ્રીબ્યુશન આપી નથી. જે કઈ કહેવામાં આવતું હતું તેને રિપીટ કર્યું છે. રિપીટ કરવામાં કોન્ટ્રીબ્યુશન ન કહેવાય. કઈ નોવેલ્ટી હોય, ફ્રેશ થોટ હોય, તેને કોન્ટ્રીબ્યુશન કહેવાય. એટલે એ જો કોન્ટ્રીબ્યુશન જો સન્માન હોય તો તે સન્માનના અધિકારી વલ્લભાચાર્ય નથી, અને કોન્ટ્રીબ્યુશન જો અપમાન હોય તો તે અપમાનના અધિકારી વલ્લભાચાર્ય નથી. એ વાત અમારે નિશ્ચિત રાખવી જોઈએ, કેમ કે વલ્લભાચાર્યનું કોન્ટ્રીબ્યુશન નહીં છે ઇન્ડિયન ફિલોસોફીને. પણ એક વાત જે વલ્લભાચાર્ય ભારપૂર્વક કહેવા માંગે છે તે એ કે જે રૂપે બ્રહ્મનું નિરૂપણ થયું છે તે બધા જ પાસાઓ બ્રહ્મના, તે બધા વાદો બ્રહ્મના એક એક પાસાના નિરૂપણ કરનારા છે. માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચૈતિ નૈકથા તદેવૈતત પ્રકારેણ ભવતિ ઇતિ શ્રુતેર મતમ. એને તમે માયિક કો, એને સગુણ કો, સ્વતંત્ર કો, જેવી રીતે તમે વર્ણન કરો તે બધા વર્ણનો અંતે બ્રહ્મના કોઈ એક એક પાસાના વર્ણન છે. એ વાત ઉપર વલ્લભાચાર્યનો બહુ વધારે ભાર છે. મને જો કોઈ પૂછે તો હું ઘણી વખતે હું એમ કહું છું કે ઇન્ડિયન ફિલોસોફીના બે પોલ છે, એક છે બુદ્ધ અને બીજો પોલ છે વલ્લભાચાર્ય. અને તે કયા અર્થમાં, કે બુદ્ધની જે દ્રષ્ટિ છે એ છે કે બધી દ્રષ્ટિઓને ખતમ કરો, સર્વદૃષ્ટિ પ્રહાણ કરો, ત્યારે તમને શૂન્યતા કેળવા છે. વલ્લભાચાર્ય કહે છે સર્વ દ્રષ્ટિનો સમન્વય કરો ત્યારે તમને બ્રહ્મ મળી જશે. કોઈ એક દ્રષ્ટિને રાખશો તો તમને બ્રહ્મ મળશે, પણ એટલો જ પાસો મળશે બ્રહ્મનો, સમગ્ર બ્રહ્મ નહીં મળે. અને જેટલી દ્રષ્ટિ છે બધા દ્રષ્ટિ બધી દ્રષ્ટિઓને તમે ભેગી કરી દેશો તો તમને પૂરેપૂરું પિક્ચર બ્રહ્મનું સામે આવી જશે. તેથી કહે છે કે સર્વમ બ્રહ્મ ભવતી, ત્યાં તે હદ સુધી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ શૂન્યમ અપી ભવતી. જો તમારી શૂન્ય દ્રષ્ટિ હોય તો બ્રહ્મ શૂન્ય થઈ શકે છે. એટલે એ એક બે પોલ છે ઇન્ડિયન ફિલોસોફીના, કે જ્યાં એક ઠેકાણે સર્વદૃષ્ટિનું પ્રહાણ કહેવામાં આવ્યું છે અને બીજું પોલ છે કે જ્યાં સર્વદૃષ્ટિનો ગ્રહણ કરવામાં આવ્યો છે. તે વચ્ચે, આ બંને બે પોલ વચ્ચે ભારતના બધા દર્શનો આવી જાય છે. એક સર્વાસ્તિત્વવાદ છે અને એક સર્વનાસ્તિત્વવાદ છે. બસ એટલી જ વાત છે. પણ વાદ નથી, એ દ્રષ્ટિ છે. પોતાનો કઈ વાદ નથી. જે જુદા જુદા વાદો છે એમને એક્સેપ્ટ કરતા જાઓ. એ પોતાનો કોઈ વાદ નથી. બધા વાદોને એક્સેપ્ટ કરો તો વલ્લભાચાર્યનો વાદ, અને બધા વાદોને રિજેક્ટ કરો તો શૂન્યવાદ બુદ્ધનો કહેવાય. અંતર એટલો જ છે. એ બે છોર છે દર્શનના, દર્શનના વિકાસની શૃંખલાના. એટલે પરમાત્મા નો જે કન્સેપ્ટ છે ગીતામાં એ કઈ વલ્લભાચાર્યનો છે એવું નથી. ધ્યાન આપીને કોઈ દિવસ ગીતાનો સ્વાધ્યાય કરશો તો તમને પોતાની મેળે ડગલે પગલે ગીતામાં પરમાત્મા દેખાશે, કે આ રહ્યો પરમાત્મા, આ રહ્યો પરમાત્મા, તમને ડગલે પગલે દેખાશે. અને ભાગવત તેથી જ કહે છે કે એતન નાના અવતારાણામ નિધાનમ બીજમ અવ્યયમ. આ પરમાત્માનું જે પાસું છે તે પાસા થકી બધા અવતારો પ્રકટ થાય છે. ત્રણ મુખ્યત્વે તમે સમજો તો એવી રીતે સમજી શકાય કે એ પરમાત્મામાં કર્મ શક્તિ છે, સ્વભાવ શક્તિ છે અને કાલ શક્તિ છે. કર્મથી ઉત્પત્તિ થાય, સ્વભાવમાં વસ્તુ સ્થિત થાય અને કાલથી વસ્તુનો ઉપસંહરણ થાય, પાછી લય થઈ જાય. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પરમાત્માની જે કર્મ શક્તિ હતી તે શક્તિ ઘનીભૂત થઈને બ્રહ્મા રૂપે પ્રકટ થાય છે. પરમાત્મામાં રહેલી જે સ્વભાવ શક્તિ હતી તે ઘનીભૂત થઈને, ઘની ભાવનો મેં તમને ઉદાહરણ આપ્યો હમણાં જ, ઘૃત થીજલે કે બિથુર લે પણ ઘૃત પણ નાહી મૂકલે. એટલે પરમાત્મામાં જે ઘની ભાવ થાય એની સ્વભાવ શક્તિનો, તો એ વિષ્ણુ રૂપે સાકાર થાય. પરમાત્મામાં રહેલી જે કર્મ શક્તિ છે એ ઘનીભૂત થાય તો બ્રહ્મા રૂપે સાકાર થાય. અને પરમાત્મામાં રહેલી જે કાળ શક્તિ છે એ ઘનીભૂત થાય તો રુદ્ર રૂપે સાકાર થાય. એટલે કર્મ, સ્વભાવ અને કાલ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પરમાત્માના ગુણના અવતાર છે એમ ભાગવત આપણને સમજાવે છે. તે સિવાય, એ ગુણ અવતારો સિવાય જેટલી દેવ સૃષ્ટિ આપણે ત્યાં કહેવાય છે એ બધી આ ત્રણ દેવતાઓના, એ ત્રણ દેવતાઓ થકી દેવ સૃષ્ટિ પ્રકટ થાય છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ થકી. એ વિષ્ણુના અવતાર કૃષ્ણ છે એમ ગીતા નથી માનતી, કેમ કે ગીતાના મુજબ અક્ષર બ્રહ્મ એ અવ્યક્ત પુરુષ, પરમાત્મા તે પરમ પુરુષ, અને યસ્માક્ષરમતી તોહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. એટલે અક્ષર બ્રહ્મ, પુરુષો અપરમ પુરુષ અને પુરુષોત્તમ એ ત્રણ જ એક જ તત્વના ત્રણ પાસા છે. આ તરફ કૃષ્ણ છે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર, આ તરફ અક્ષર બ્રહ્મ છે બીજા એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર, વચ્ચે પરમાત્મા રહેલો છે જે બંનેને સાધી રહ્યો છે, જ્યાં બંને સંધાઈ જાય છે આવીને. તે રીતે કૃષ્ણ વિષ્ણુનો અવતાર નથી આપણે ત્યાંના કન્સેપ્ટ મુજબ. કૃષ્ણ આ પરમ બ્રહ્મ, કૃષ્ણ એ અક્ષર બ્રહ્મ, અંતર્યામી અને પુરુષોત્તમ માના ત્રણ પાસામાંનો એક પાસો છે. પણ બીજા જે અવતારો થાય છે એ અંતર્યામી પરમાત્માના બીજા અવતારો છે, જે 24 અવતારો થાય છે એ એતન નાના અવતારાણામ નિધાનમ બીજમ અવ્યયમ એમ કહીને બધા અવતારો પરમાત્માના પાસાથી અવતાર થાય છે. એટલે ખ્યાલ આપશો કે એક પશ્ચિમી ધર્મ ચિંતકે બહુ સુંદર એક વાત સમજાવી છે. એ કહે છે કે એ પરમાત્માની જે અનુભૂતિ છે, જે મેટર થ્રી ડાયમેન્શનલ છે, તેમ કહે છે પરમાત્માની પણ અનુભૂતિ થ્રી ડાયમેન્શનલ હોઈ શકે. પણ મેટરની થ્રી ડાયમેન્શન કેવા? લાંબુ, ચોડું અને ઊંડું, લેન્થ, બ્રેથ અને ડેપ્થ. પણ તે રીતે નહીં, પરમાત્માની અનુભૂતિની જે અનુભૂતિના જે ત્રણ ડાયમેન્શન છે